કોઈના કોઈના હાથમાં નહીં, ખબર પડી ને, જો કૃષ્ણ ભગવાન હાથની વાત હોય ને તો આમ કઈ શું ગયા હતા, તીર મારી મરી ગયા ના મરી જાત, ખબર પડે ને. ભગવાન ભગવાન ભગવાન ભગવાન ખરા પણ ભગવાન તો એ બે અવતાર પછી પૂર્ણ ભગવાન નર ના નારાયણ થયેલા ને વાસુદેવ નારાયણ કેવાય. શું કહ્યું? કૃષ્ણ કોણ કેવાય એમની વાત કરે, ના પણ એમ કે કૃષ્ણ ભગવાન ને કેવાય, વાસુદેવ નારાયણ કેવાય, કૃષ્ણ ને જ કે છે વાસુદેવ, વાસુદેવ ભગવાન કેવાય ને. પણ એ પદ માં ભગવાન તો કેવાય ને, કૃષ્ણ ભગવાન કહે છે, ના નહીં કે બનાવના નહીં, સંદાસ શક્તિ નહીં કોઈ, કૃષ્ણ નામ સંદાસ શક્તિ નહીં અને કોઈ નામ સંદાસ શક્તિ ના હોય, મારા માં નથી સંદાસવાની શક્તિ કર્યા છે ખરી, વિચારી બોલો વિચારી, બધા થાકી ભાગે તારે સંદાસ જવું પડે, જે વાટકી હોય તારે એ કૃષ્ણ હોય કે મહાવીર હોય, આ તો બધું લોકો આ ગુરુઓ થઈ બેઠા ને, બધું સારું મારી એવું ચલાવશે, ગાળો ચલાવશે લોકોને સંદેક કઈ ક્યાં દેખાય છે આ ગ્વાણી પાસે ફેર ફેર કયા કરે, દાબડા પડે લપસી તો ના પડે, બાકી આત્માની વાત તો કે હતી, આત્માની વાત તો હશે, બધા હું આભલો નથી, બસો પાંચસો પાંચસો હજારો વસ્તી નથી આભળ્યો, આજે નહીં પણ હજારો વસ્તી એ ખબર, ચાર વેદે એમ કે દિસ ઇઝ નોટ ધેટ, દિસ ઇઝ નોટ ધેટ, તો હું આભળ્યો નહીં. જ્ઞાન શું કહેવાય? જ્ઞાન ગુરુજી જે જ્ઞાન આપે તે શું કહેવાય? ગુરુ જે જ્ઞાન આપે તે શું કહેવાય? એ જ્ઞાન જ નું હોય, આ તો બધા આ બધી કલ્પના, મારી જ્ઞાન કલ્પના વાળો એને સ્થિર કરે છે, મન ને સ્થિર કરવાનું સાધન, મન તો અસમ થઈ જાય કે ના થઈ જાય, અસમ થઈ જાય કે ના થઈ જાય, એ સ્થિર કરવાનું સાધન, એ ખોટું નથી, પણ મૂળ વસ્તુ અલૌકિક ની વસ્તુ ને અહીં લૌકિક માં લાગેલા લોકો આત્મા કહે છે, આત્મા હોતો જ છે, આત્મા તો શબ્દ શું સાંભળ્યો નથી કોઈ ગુરુએ. તમે જે જ્ઞાન આપો એ શું કેવાય? આ તો મુક્તિ જ કેવાય, આ જ્ઞાન નહીં, આ તો મુક્તિ અંતે, હું તો નિમિત્ત છું, શું છું? હું તો નિમિત્ત છું, આ ભગવાન તમે પ્રગટ કદાચ ચૌદ મને વસ થઈ ગયેલો, એટલે આના માટે ટોળું ના હોય, ટોળું તો બસ ક્રાઇસ્ટ ની પાસે હોય એક અબજ માણસ, આ ટોળાવા નહીં, તો બહુ મહાપુરુષારી માણસો એથી મારે તો આ બાકી બીજા કોઈ નું કામ જ એ ગુની કહી ના બરોબર હે બરોબર પૂછે હોય છે કે નથી, આ પુણ્ય થી તેને ભેગા થયા હતા, તમને મનથી શાંતિ રહેશે, આ તમે અમને તમે આપ્યું નહીં, આ તમને આપ્યું, આ વસ્તુ મૂળ વસ્તુ આપી છે તમને, એમને શાંતિ રહેવા, ચિંતા જાય તારે દોણું ગામમાં હતા ગુરુ મળ્યા આપણને, તો સુધી બધા આપણે એનું ગાડું ચાલશે, આપણી ચાલક એની ચિંતા મળી ના હોય ને, સારું છે એટલું, એટલું સારું શીખવાડે એટલું સારું છે, બીજા તો બધા લૂંટી લે, લૂંટતા બીજા તો લૂંટી લે, આ લૂંટબાજી નીકળતા એટલું સારું છે, આ તો સ્થિર તમે કહ્યું કે મને સ્થિર થઈ તું, બાકી મારે સ્થિર કર્યું એવું લોકો નથી કહેતા, અને બાકી ભગવાન તો ભગવાન દુનિયા બનાવી ને કે ને તે એ માણસની પાસે અસર શું છે, વાત જ ખોટી છે, આગળ દરેક ની અંદર તમારી અંદર બેઠા છે, તમને દેખાય, તમને ખબર દેખાય છે, આ બધા દિવ્ય શક્તિ તમારી ભગવાન દેખાય છે દરેક માણસ, ઝાડ પાન ગાય બકરી બધા એટલે બકરી ને મારે નહી, ભગવાન દેખાય છે બકરી નથી મારે. એટલે આ છે તોડી ના દેજો, આ છે રહેજો, જો સુધી આવું કઈ મળે નઈ ત્યાં સુધી પછી આ જીવન માં બેસવાનું મળે તો નાવડું છોડી દેજો, પણ નાવડું જીવન ના મળે બેસવાનું મળે તો હજી આપડે નાવડું છોડશે નહીં. તમે સમજ પડે ને, આવું આ વાત જ સાંભળવા ના મળે. આત્મા તો અવક્તવ્ય છે ને અવર્ણનીય છે, તે ચાર વેદમાં નથી તો કે, અને ભગવાને બનાવ્યા એમ કે છે તો હજી કશું બધું સમજણ નથી ને. સરવા લાગે પાસે આ બધું આપ્યું છે ને, એ બધો આશીર્વાદ આપી દીધો છે, તું તાર બધા આ જેટલું બોલાવ્યું આજે એટલું બોલાય બોલાય કર્યા કરશે અને બધું આરામ થઈ જશે. ફર્સ્ટ ક્લાસ બરોબર ને, સારો આશીર્વાદ પૂરો આપી દીધો. પોતે ભગવાન 14 નો નાથ પોતે જ દાદા ભગવાન ની પ્રગટ થયા, એથી બીજો ભગવાન કોઈ દુનિયામાં થયા નહીં. એ જ કૃષ્ણ ભગવાન, એ જ મહાવીર, એ જ બરોબર ને. એટલે બોલતા ની હાથે તૈયારી. ભગવાન આ દુનિયાને બનાવનાર ભગવાન એ તો આ અવિચારુ લોકો માટે હળ સમજુ માટે છે. એ વાત ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ. જાણું તો છે કે ના જાણું, ના જાણું છે આ જગત દાદુઓ જાણ્યું નથી. આ વાર્તા તો નવી વાત સાંભળવામાં આવે છે. આ જગત વિજ્ઞાન થી ઉભું થયેલું, કેવું છે વિજ્ઞાન થી ઉભું થયું. અને ભગવાન કઈ કુંભાર નથી કે આવું બધું બનાવવા નવરો, વિજ્ઞાન બાળક ને નહીં બનાવે. વિજ્ઞાન કેમ બાળક ને નહીં બનાવે? વિજ્ઞાન બાળક ને કેમ નહીં બનાવે? બાળક ને છોકરા ને બાળક ને કેમ નહીં બનાવે? આ પાણી છે ને, આ પાણી છે ને, તું યાદ નવો ભેગો છે પાણી થઈ જાય. એ રીતે આ બધું એમ વિજ્ઞાન થી વસ્તુ થઈ ગઈ, પાણી થી અત્યારે ગરીબ બધું થઈ જશે વિજ્ઞાન. આ મન બુદ્ધિ ચિત્ત અંદર બધું વિજ્ઞાન થી હોય છે બરોબર ને. આ કેવી રીતે થઈ છે એવું અમે કહ્યા છીએ. વિજ્ઞાન ઊંચું કે અધ્યાત્મ ઊંચું? બેન પૂછે છે વિજ્ઞાન ઊંચું કે અધ્યાત્મ ઊંચું? વિજ્ઞાન ઊંચું કે અધ્યાત્મ ઊંચું? અધ્યાત્મ તો શબ્દ જો અધ્યાત્મ લોકો કહે છે ને, અધ્યાત્મ તો અધ્યાત્મ કેવી વસ્તુ છે? વિજ્ઞાન તો ઘણું ઊંચું કહેવાય, પણ અધ્યાત્મ ઊંચું કહેવાય. પણ અધ્યાત્મ એને કહેવાય કે અધ્યાત્મ એ હોતું નથી. બધી કહે કોઈ સાધુ મહારાજ પણ અધ્યાત્મ હોય નહીં, એ તો બધે વાતો કરે કે અધ્યાત્મ ક્યાં. અધ્યાત્મ તો આત્મા નો સન્મુખ થયો ત્યાંથી અધ્યાત્મ કહેવાય. હજુ સાથે જગત નો સન્મુખ છે, ક્યાં છે? ભૌતિક માં સન્મુખ છે. અને ભૌતિક દુઃખો ની જ ઈચ્છા હોય શું હોય છે તેની તેની ભૌતિક સુખ ગમતા નથી આપડે. આત્મ સન્મુખ જ છે, થાય ત્યારે અધ્યાત્મ થાય. શું તમારી અધ્યાત્મ તો ભાઈ અને વિજ્ઞાન તો સૌથી ઊંચા ઊંચું. અધ્યાત્મ નો હિસાબ જ છે ત્યાં. અધ્યાત્મ નો એન્ડ આવતા વિજ્ઞાન કહેવાય. આ વિજ્ઞાન નહીં, બાહ્ય વિજ્ઞાન નહીં, આંતર વિજ્ઞાન. કેવું? આ બાહ્ય વિજ્ઞાન તો વિનાશી છે, વિનાશી એટલે નુકસાન કરનાર. સમજો ને, આ આંતર વિજ્ઞાન ભગવાનના રાજમાં જ બેસાડે નિરંતર. એ લીફમાં બેસી મુખમાં હેડ્યા છે ને, લીફમાં બેસી. આંતર વિજ્ઞાન એ અધ્યાત્મ નહીં કહેવાય? અંતરવિજ્ઞાન એ અધ્યાત્મ નહીં કહેવાય? ના, અધ્યાત્મ શરૂઆત કહેવાય. અધ્યાત્મ એની શરૂઆત છે, બિગિનિંગ છે. અધ્યાત્મ પૂર્ણાહુતિ થાય ત્યારે વિજ્ઞાન કહેવાય. એ બધું હોય નહીં. આ બેન આ બધી વાતો બધી નથી વાત. આ તો પાણીમાં હવામાં બાટકા ભરવા જેવી વાત. કેવી દશા હોય વાત ખબર? લોકોનું ક્રિએટર ને પણ લોકોની દ્રષ્ટિએ તો એવું કહીએ. હું બહાર જાઉં ને, મને કોઈ પૂછે ભગવાન ક્રિએટર છે નહીં, તમે કોઈ ભગવાન ક્રિએટર છે નહીં, તો બધા લોકો લૂંટી લે બધા. એ તો બહુ વિચારક માણસ હોય તેને આ વાત કરાય. કોઈ લોકો ને કહેવાય વિચારક માણસ હોય તેને આ વાત કહેવાય. ગમે તેને વાત ના કરાય. બેન પૂછે શાસ્ત્ર માં લખેલું તો ખોટું? એમ શાસ્ત્ર માં લખ્યું જ નથી. એટલે આ લોકો બાવા લખેલા શાસ્ત્ર, આ પુસ્તકો શાસ્ત્ર એવું લખ્યું નથી, વેદમાં લખેલું નથી. જેથી ગાડો God is not created of this world at all. Only scientific circumstantial evidence. The world is the puzzle itself. God has not puzzled this world at all. ભગવાન તો ભગવાન જ છે, અને એને કુંભાર બનાવી તો કોઈ દર પ્રાપ્ત જ નહીં થાય, ફરી એ આત્મા જ ના પ્રાપ્ત થાય. કુંભાર બનાવ્યો છે આરો બાપા ખોટો, એ કોને માટે? અવિચારુ લોકો માટે બરોબર છે, પણ જો તમે વિચારવાનું થો તો તમારે ધાતુ જાણવું છે. ક્યાંક જો ના જાણી છે કે સાયન્ટિસ્ટ પૂછ્યું મને એમના ક્રાઇસ ના, મને કે તમારે ક્રાઇસે કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટેડ, તમે તમે એક અબજ માણસ માનીએ છીએ. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ વ્યૂ પોઈન્ટ. બરોબર, આજના ગુરુઓને શું અમદાવાદ કરવા? આ બધા ધ્યાન કરાય કરાય કરીને લોકો સંડે રાખે, મારે એમનો વેપાર ચાલે, લોકોનો વેપાર ચાલે, ખોટું નથી. તું આટલું કરે કે ચલતા બધું થઈ ગયું, સમજો ને? અને એ જ કરે એટલે બધું તારો સંસાર એવા બધો સારો ચાલશે, અને ધીમે ધીમે મન એટલું બધું શાંત થઈ જશે કે મોક્ષમાં પણ તમારી તૈયારી થશે. આવતી તાર મન સારું હોય તમે પણ આપજે જ વાત કરી. તમારી પાછળ પણ આ જેટલું જેટલું બોલાય જેટલું આ પેલું લોહી ભરતું થઈ જશે, બોલાય થઈ જશે, અને પાપો ભસ્મીભૂત થઈ જાય. દાદા ભગવાન બોલે પાપો બીજી તો કેસ ને ઉધાર નામ ની સાચી વાત રોકડી હોય, બીજી બધી ઉધારી હોય. ઉધારી તો બહુ દાદા નહીં, કઈ વળી નહીં. સાચી વાત રોકડી હોય, કેવી હોય? તરત જ ફળ આપે. ચાર વેદ ભણી રહે, તાર વેદ શું કે તું આત્મા ખોલ છું, તે આત્મા નો હિસા તો આમાંથી આત્મા હશે ગણી ની કરી ગમે. આત્મા અવસ્તરીય છે, કેવો છે? અવસ્તરીય વાયડ થી બોલી શકાય એવું નથી, અવર્ણનીય જેનું વર્ણન નથી, કારણ કે શબ્દરૂપ નથી. એટલે ગોટું જ્ઞાની જે વેદના ઉપરી છે, જે જરા બુદ્ધિ નો છોટો નથી, એવા તું જ્ઞાની પાસે વેદના ઉપરી પાસે વેદ નવો વેદ બની આ રહી હોય જ્ઞાની પાસે જા, એટલે તને આત્મા દેશે શ્રેષ્ઠ કે છે. રોકડું રોકડું સુધાર છે, રોકડું હા. તારું ભાઈ ઠંડક થઈ નથી અત્યારે? આ તો શરૂઆત થઈ ગઈ તમારી કલ્પિત વસ્તુ નું ઠંડક તરત ના થાય. હજુ સંખ્યા હોય તો કારણ આ વિડીયો જાણતા નથી, પણ હવે એના હોય તો બીજા ક્યાંથી લાવવા એવા ભણેલા બેન કહે છે કે શક્તિ છે ગુરુ મહારાજ જે કહે છે તે શક્તિ છે. કોઈ શક્તિ નથી, કોઈ બાપો નથી, ના ગુરુ મહારાજ ખબર ના પડે તો કોઈ બાપો એવો નથી કે તેને ખબર પડે. શું એમનો દોષ નથી? એવા કેટલા છે બધા હિન્દુસ્તાનમાં ના ખબર પડે, વિજ્ઞાન છે. આ કઈ ગમે તે માણસ નું કામ નથી. ચિંતા રહી મનાવતા હોય તો એ કરી શકે. સર્વ દુઃખો નો બંધ થઈ જાય, પૂરો થઈ જાય. તમે જે જ્ઞાન આપો એમાં કઈ કરવાનું નહીં, એમ કે કે તમે જે જ્ઞાન આપો એમાં કઈ કરવાનું ના હોય? કરવાનું હોય જ નહીં, કરવાનું કશું નહીં. અમારી કૃપા બની ગઈ થઈ ગઈ, અમારે કઈ નહીં કરવાનું, અમારે કઈ નહીં કરવાનું. તમારે કરીને તો આવું કે આ દુકાન સ્મરણ ભજન સત્સંગ કઈ કરવાથી કરવો બંધાય. શું થાય? સત્સંગ પણ નહીં કરવાનો. ના, એ તો સત્સંગ એટલે તૈયાર કરે, કરવાનું ના હોય. સત્સંગ સમજવાનું હોય, આ કરે નહીં કશું. એ ખાતા નથી બધા. તમારે પાસે જ્ઞાન લીધું પાછું તમારું સત્સંગ સાંભળવા તો આવવું પડે ને. એટલે તમારી પાસે જ્ઞાન લીધું પછી તમારો સત્સંગ સાંભળવા તો આવવું પડે ને. ના, એ બધું એને સમજવાનું જ હોય, બીજું કશું કરવાનું હોય. સમજવા માટે આવવું પડે, કરવાનું ના હોય. કરવાનું આખી ખેતીવાડી ના. જો કરવાનું છે તો સંસાર છે, તો ભ્રાંતિ છે. તો શરીર ને ક્ષેત્રજ્ઞ શા માટે કહેવામાં આવ્યું છે? આ શરીર ને ક્ષેત્રજ્ઞ શા માટે કહ્યું? ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્ર, આ ક્ષેત્રજ્ઞ નથી કહ્યું, મને ક્ષેત્ર કહ્યું. કોને કહ્યું? તમારું ગીતામાં, ગીતામાં એવું કહ્યું. ગીતામાં આવું કે નહીં આવું? આત્મા ક્ષેત્રજ્ઞ એ જ આત્મા. અને આ ક્ષેત્ર એટલે સમજવાનું હોય, કરવાનું ક્ષેત્ર ને સમજવાનું. જ્યાં કરવાનું હોય ત્યાં આગળ ભ્રાંતિ ઉભી થાય, અને ત્યાં આગળ બધું તેથી બંધન છે. જે જે કર્યું ને તે કરવાથી બંધન છે. જપ કરો, તપ કરો, ધ્યાન કરો, ભણ કરો, બધું બંધન છે. એમને ધ્યાન કરવાનું હોય, એમને 24 કલાક ધ્યાન રહ્યા કરે. અને કરવાનું ના હોય, ધ્યાન તો કરવાનું હોય. ધ્યાન કરવાથી ગોળ થઈ જાય. ગોળ કરો છો ખોટું નથી તમારા માટે. માટે સેકન્ડ માટે બરોબર છે, ત્યારે કોલેજથી કામ નથી એટલે ભણે છે તે જ બરોબર છે. શું છે એ કોલેજમાં આવે નુકસાનકારક છે. તો એના સંજોગો એને લઈ જતા હશે વાંચી દીધી. બાકી પોતે એમ ખુદાકુદ કરે એમ દાડો કરે ને, જ્યાં છે ત્યાં જ બરોબર છે. એ જ ગુણ આપણે પૂર્ણ માનીને ચાલવું. ક્રાઇસ્ટ પૂર્ણ માનજો તો દાડો ભરશે. જે માનો તેને પૂર્ણ માનો તો દાડો તમારો ભરે. સમજ ને? ભાગવત માં લખેલું છે કે કૃષ્ણ ભગવાન 4 વાગે ઉઠીને ધ્યાન માં બેસતા. એ ભાગવત માં એવું લખેલું છે કે કૃષ્ણ ભગવાન 4 વાગે ઉઠીને ધ્યાન માં બેસતા હતા. કૃષ્ણ ભગવાન કોણ ધ્યાન કરતા હતા? ગાંડો હતો કૃષ્ણ એ ધ્યાન કરતો હોય? પોતે જ ભગવાન છે વાસુદેવ નારાયણ, એ કોનું ધ્યાન કરતો? એવું લખેલું છે, એવું એમાં લખેલું છે ભાગવત માં. લખનારા લોક ને આ સ્પેસિફિક કરનારા લોક કૃષ્ણ એમ નહીં લાગતું કૃષ્ણ ભગવાન ધ્યાન કરવું જરૂર ના હોય. એવું લાગે કે જરૂર નથી અમને ધ્યાન કરવાની જરૂર ના હોય તો કૃષ્ણ નથી. પછી બુદ્ધ ભગવાન જે આમ બેઠેલા છે એ શું કહેવાય? બુદ્ધ ભગવાન આમ ધ્યાન માં બેઠા છે એ શું કહેવાય? ના, એ ધ્યાન માં નથી બેઠા. એ તો ધ્યાન માં નથી બેઠા તો એ શું કહેવાય? એ તો પદ્માસન વાળી બેઠા કરવા જેવું નથી. આસપગ વાળી બેઠા આસપગ કરી કરવા કરો નહીં કે બુદ્ધ ભગવાન ની વાત કરે છે. હા બુદ્ધ બુદ્ધ બધા અને બુદ્ધ ભગવાન તો સંસારી છે. બુદ્ધ ભગવાન ખરેખર જાણી નાખે. રામકૃષ્ણ પરમહંસ કોણ કહેવાય? ભગવાન બુદ્ધ નો ધર્મ પાડો છો ને? ના બનેલા છે સર, ભણ્યા છીએ પણ પાડતા નથી. જુદી વસ્તુ છે એ આત્મા જુદો માને છે. પણ એક રસ્તો તો એક જ છે ને ભગવાન ને મેળવવાનો. એ ભગવાન ને મેળવવાનો રસ્તો તો એક જ છે ને? કે જુદા જુદા કે જુદા જુદા છે? જુદા જુદા જુદા જુદા. અને પછી એક જગ્યાએ એક થાય એટલે બધા રસ્તામાં આવતા હોય ને, એક જગ્યાએ સેન્ટર માં એક થઈ જાય પછી ત્યાંથી એક ધર્મ કર્યા કરે. પણ ત્યારે વાંચવું ના પડે ત્યારે એક થાય. વાંચવાનું બંધ થઈ ગયું હોય, કરવાનું બંધ થઈ ગયું તારે માસે માસે જુદો. તો બુદ્ધ ભગવાન ની કેમ વાત નહીં કરવાની? બુદ્ધ ભગવાન ની કેમ વાત નહીં કરવાની? બુદ્ધ ભગવાન એમને એમને અમને રસ્તો બરોબર છે, પણ આ જયારે મોક્ષે જવું હોય તેના માટે કામના નથી. જયારે મોક્ષે જવું હોય તેના માટે કામના નથી. કારણ કે આત્મા જાણેલો હોય જે તમે ત્યાં મોક્ષે જવા. વેદાંતે આત્મા જાણેલો છે, મોક્ષ એટલે ઇન્ડિપેન્ડન્ટ. પણ કોઈ દુઃખ નહીં, કોઈ દુઃખ કરે નહીં, ભગવાને ઉભરી નહીં, નમો કોઈ અંદર હેન્ડ નહીં, કોઈ ઉપરી તમે જ ના ગમે. અંદર હેન્ડ નહીં ઉપરી નહીં એવું તમે જ ના ગમે. ઉપરી જોઈએ અનેક જાતના રસ્તા છે, પણ એક જગ્યાએ ભેગા થાય ત્યાર પછી કમ્પ્લીટ થઈ જાય. ત્યાર પછી મોક્ષનો મોક્ષના દરવાજો પહેલો આવે, પહેલો દરવાજો તેવા બધા ભેગા થાય. પછી મોક્ષના રોગ ચાલ્યા કરે, પછી ધામ આવતા જ ઘણો ટાઈમ લાગે. કૃષ્ણ ભગવાન તો થોડા વખત પછી ફૂલ ભગવાન ભણે, ફૂલ પૂર્ણ દશા ક્યારે આખું આખું બ્રહ્માંડ માં રહેવું. દુનિયાનો અંત આવવાનો છે વાત ખરી? દુનિયાનો અંત બધા આવ્યો નથી ને આવવાનો નથી. આ દુનિયાનો અંત બધા આવ્યો તો એને જીના આવે, જીના આવવાનો. આ વસ્તી અડધી થઈ જશે, વસ્તી અડધી થઈ જશે ચાર વ્યવહારમાં ત્રણ સુધી 1994 જે અમારા પુસ્તકો લખેલું 2005 માં હિન્દુસ્તાન વર્ણનું કેન્દ્ર થઈ જશે. બાઇબલ માં લખેલું છે, બાઇબલ લખે. પછી સુરદાસજી એ કહ્યું છે, બાઇબલ વાળી છે. પછી સુરદાસજી એ કહ્યું છે, આપણા ભક્ત સુરદાસ, ભક્ત સુરદાસ એ કહ્યું છે, ભક્ત સુરદાસ એ કહ્યું છે. સુરદાસ બુદાસ લખે. આપડે આવેલી છે. એક મૂવી આવેલી છે, માણસ થઈ ગયેલો, તેને પ્રેડિક્ટ કરેલું છેલ્લા 300 વર્ષ પહેલા. હવે એ બધા ઇવેન્ટ ખરા આવે છે એમ, બધા એમ કહે છે. આ દુનિયા ભાઈ શું નામ? જીવનભાઈ. આ દુનિયા બનાવી હોય, મેં ભાઈ ના સાયન્ટિસ્ટ કહ્યું કે તમને આ ગોડ ક્રિએટર કર્યું હોય તો શરૂઆત થઈ કે ના થાય? શરૂઆત તો થયેલી છે. શરૂઆત થાય તેના એન્ડ આવે ના આવે? શરૂઆત થાય તેના એન્ડ આવે? શરૂઆત થઈ એન્ડ વાળી આ દુનિયા નથી, અનાદિ અનંત છે. કેવી છે? અનાદિ અનંત, અનંત એવર લાસ્ટિંગ દુનિયા. કોઈ દાડો એન્ડ આવે અનાદિ અનંત શબ્દ થોડો ખબરેલો છે. પછી એનો અર્થ નહીં કરતી ક્રિએટર ની જરૂર રહી? એવરલાસ્ટિંગ ની જરૂર કયો રહી? તમને સમજાવી વાત કે આગવાની વાત ભગવાન થઈ ભગવાન ઈચ્છા થતી હોય ભગવાન ભિખારો કહેવાય. જેને ઈચ્છા થાય ભિખારી કહેવાય. મને બોલાવ કઈ ઈચ્છા નહીં છે ભગવાન. તમારું નામ દિવાળી નહી? જીવનભાઈ. તમારું નામ નહી કે તમે? તમારું નામ દિવાળી? નામ માય નહી તમે આ કોણ? તમારું નામ જીવન ભાઈ છે. તમે કેટલા છો? ગુરુએ જોડે નહીં તો જીતું છે. અધ્યાત્મ તો પેઠા નથી, અધ્યાત્મ તો ભાઈ અંદર પગે મૂક્યો. એ આઈ ને જોણીએ તારે અધ્યાત્મ સુધી આ અધિકૃત ને અધિ રહી છે. શું છે? તમને થોડું સમજાય? આ ના જાણું છું હું કોણ છું, ના જાણું છું. તમે રોજ કહો ને, તમે એમ કહો છો ને આ શરીર મારું, હાથ મારા, મારું નામ મારું, બુદ્ધિ મારી, અહંકાર મારો, એ બધું કહેશો. એ કોણ છે એનું જાણવું ના છે. એ જાણે તારે અધ્યાત્મ ત્યાર પછી એને માટે ભગવાન સહાય રહે. એના તો ભગવાન સહાય કે ભગવાન કોમો વાતે કઈ કરે? તો ભાવના કરજો. કઈ ના રહી જીવન તમે રહી ગયા ના? આપડે તો મંદિર બંધાવવાનું છે. $10,000 અપાતા છે. ગમે ત્યારે તમને કેમ લાગે છે? છોકરા હાથે કઈ સુધી જાય તૂટી જાય કરે નઈ તો છોકરા વળી જ નહીં. બઉ પેપ્સી પીએ, બઉ કોક પીએ, ચોકલેટ બઉ ખાય ત્યારે ઓળું ભગવાન થી હમદે પાડી બઉ ખાવા શું થશે ભગવાન થી તારે પણ વડે આ તો ઉપરી પડે અહંકાર ના થઈને બેઠા મોટો આવતું નથી કરે તો સારું થઈ ગયા ત્યારે ખબર પડે સારું વધશે ત્યારે ખબર પડે ભગવાન તું હાલ લાગશે છોકરાને છોકરાને મને એમ થાય ભાઈ આ હાવું કરતા ભૂલી છે કે એવું લાગે ધણી મને વડે દાદા કેતા આજે કેવું સીધી વાત કરું ગાયો બેસે છે લડત માણસ છે માણસ ગાયો બેસે લડી પડે બધો પણ આવ્યો રતિલાલ માં રતિલાલભાઈ છોકરી મારા વિકલ્પ સમાધિ જે છે બીજી જે તમને માગી આપી ના આપી એકો બધું બધું કશું માગી રહ્યું નથી એવું છે કરતા તને થોડું માગી રહ્યું છે બધું અપાઈ ગયું બધું આપ્યું તમને બધું મળી ગયું દાદા હવે કશું નથી જોઈતું તમે ભગવાન તો ધ્યાન ભગવાન ના ખોટા કર ને હારા કરો ફળ આપવા ગૌરવ નથી આ તો બધા આથી આટલું પૈસે હોય ભજન માં નાખે ભગવાન માં નાખે પોઈઝન પોઈઝન માં તો બધી આ વસ્તુ ભગવાન લોકો ને આ વિજ્ઞાન ના સમજાય એટલે બધો ખુબ ઓછો કાઢે છે ને એનિમલ નું એટલે બકરી નું અહિયાં બકરી લઈ આવી તું કાપીને ખવડાવી છે ને ના તો જાતે કાપ્યું હોય તો જ ખવાય નહીં તો જાતે કાપતો આવડે તે ખાઈ શકે જાતે કાપતો ગવર્મેન્ટ સાહેબ ના ખવાય તો છાજ ઉપર હશે ભાઈ કેવો માણસ કીધું છે આપણે જેમાં દૂધી કાપીએ છીએ એવી રીતે આ કપાતું હોય તો ખવાય તો એ કપાયતા નથી કેમ આમ ઉતરી જ રહેશે તો પછી હાથ ઉપર અસર થશે ના ખાઈ જ જોઈએ બકરી કાપતી બધા પણ કશું અસર ના થાય તો ખવાય એટલું રાત મજબૂત થયેલું હોય તો જેમ આપડે દૂધી કાપીએ છીએ આપણે અસર થતી નથી ને બધા બધામાં જીવ છે સુધીમાં જીવ છે, કોબીજ માં જીવ છે, પણ એ અસર થતી નથી. એ તો આમાં અસર ના થાય, સારા પછી અસર થાય, અસર થશે. બંકે છે જે ક્યાંથી બંકે છે? એને સમજ ક્યારે આવે? દાદા કેવાથી એ સુધરે ને? તો એ સુધરે કેવી રીતે? જેને માર્ગ પકડ્યો છે મોક્ષ જવાનો, એને બધાને નહી. લોક નિંદ્ય કરે તો કેમ ભય ના થાય? એટલે દાદા મહાત્મા લોક નિંદ્ય કામ કરે તો એને ભય ના હોય? લોક નિંદ્ય કામ કરે તો ખરાબ ના કહેવાય? જે ઉદય કર્મ ને લીધે કરતો હોય છે, પોતે નથી કરતો. પોતે ક્યાં કરે છે? ગરમ ગરમ જ્યાં સુધી હોય ત્યાં સુધી અને નહી અગ્નિતત્વ હોય છે ને તે ત્યાં સુધી જેટલો મોડું થાય એટલું અગ્નિતત્વ ઓછું થતું જાય અને પીવા પર મૂકી રાતી દીકરે અગ્નિતત્વ ભરી જાય. જેટલો કાળ જાય એટલો અગ્નિતત્વ ઓછું થઈ જાય એટલે અગ્નિતત્વ ઓછું થાય એટલે પતન ભાવે પડી જાય અને વધુ વધુ વધુ વધુ કાળ જાય તો પતન ભાવે નહીં પણ પાચન શક્તિને જ બગાડે. ત્રણ ચાર કલાક પછી ખાય ને એ બધી વસ્તુઓ પતન શક્તિ ઓછી કરે ઓછી બધી કરે પતે નહીં જલ્દી અને આખા દોઢ દાડા પછી ગાય તો એ પતન વ્યક્તિ બગાડે છે. ના ખાધે ને, મારે ખાવાનું હતું ને, એટલું ના ખાવ તો પછી કૂટી પડે બધા. તમને હિચકારી લાગે તો કરજો, હિચકારી લાગે એનાથી પછી બુદ્ધિ ને ફેર ફાતી જશે. તમે નાખો ભૂલો કરેલી પણ પછી ખબર પડી ને અગ્નિ તત્વ જેમ દાખલ થયેલું હોય તે કળા થતું જાય જેમ તેમ વખત જાય. મૂકીને ખાય તો એ રીતે હરખું છે.